શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 28મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, અભય રાજાને તે મંગલ પત્રિકા મળી કે તરત જ વાંચીને તે પત્ર દ્વારા ભગવાન શ્રીહરિ કાર્યાણીપુર પધાર્યા છે એવા આનંદના સમાચાર પોતાના પુત્ર ઉત્તમ આદિ સર્વ સંબંધીઓને કહ્યા. શ્રીહરિના આગમનના સમાચાર જાણી તે સર્વે પરિવારજનો તે જ ક્ષણે અભય રાજાની સાથે કાર્યાણી ગામ જવા તૈયાર થયા. હે રાજન, સંકટહર દશાવતાર સ્તોત્રનો પાઠ કરવાથી ભગવાન શ્રીહરિની પ્રસન્નતા થતાં શત્રુઓનો ભય દૂર થયો. તેથી અતિશય ખુશ થયેલા અભય રાજા બીજા કેટલાક પદાતિઓની સાથે તથા સંબંધીઓની સાથે ઉતાવળી ગતિએ ચાલનારા રથ અશ્વાદી વાહનોમાં બેસી તે જ દિવસે કાર્યાણી ગામે આવ્યા. હે રાજન, પોતાના અતિશય વિશ્વાસુ આત્મીય સખા અભય રાજા પરિવાર સાથે કાર્યાણી પધાર્યા તેથી ખટવાંગ રાજા ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓનું સન્માન કરી યથાયોગ્ય સ્થાને ઉતારા કરાવ્યા. પછી ખટવાંગ રાજા તરત જ પરિવારે સહિત અભય રાજાને શ્રીહરિની સમીપે લાવ્યા. તે સમયે પરિવારે સહિત અભય રાજાએ ભગવાન શ્રીહરિની પૂજા માટે હાથમાં અનેક પ્રકારની પૂજા સામગ્રી અને ભેટ સામગ્રીઓ ધારણ કરી હતી. તે વડે ભગવાનની પૂજા કરી ખટવાંગ રાજાના મુખેથી મનુષ્યાકૃતિ શ્રીકૃષ્ણ ભગવાનનું જેવું વર્ણન સાંભળ્યું હતું તેવા જ સ્વરૂપમાં પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિના દર્શન કરી પરિવારે સહિત અભય રાજાના અંતરમાં ખૂબ જ આનંદ થયો. હજારો સંતો અને ભક્તજનોની વચ્ચે શોભતા ભગવાન શ્રીહરિને તેઓ પ્રેમથી પ્રણામ કરવા લાગ્યા. તે સમયે ભગવાન શ્રીહરિ સર્વ જીવપ્રાણી માત્રના અંતર્યામી છે અને ભક્તજનોના મનોરથો પૂર્ણ કરવામાં કલ્પતરુ સમાન છે એમ જાણતા હોવા છતાં ખટવાંગ રાજાએ શ્રીહરિને અભય પરિવારના પ્રેમનો પરિચય આપ્યો અને ભગવાન શ્રીહરિએ પણ પરિવારે સહિત અભય રાજાનું યથાયોગ્ય સન્માન કર્યું. ત્યાર પછી અભય પરિવારે સિંહાસન પર વિરાજમાન ભગવાન શ્રીહરિનું અમૂલ્ય વિવિધ આભૂષણો તથા નાના પ્રકારના વસ્ત્રો, ચંદન અને પુષ્પના હારોથી પૂજન કરીને આરતી ઉતારી દંડવત પ્રણામ કરી મૂર્તિ સમક્ષ નેત્રની વૃત્તિ સ્થિર કરીને બંને હાથ જોડી આદરપૂર્વક ભગવાન શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા. હે સદ્ધર્મનું રક્ષણ કરનારા અને મનુષ્ય શરીરને ધારણ કરનારા, હે સંતોના સ્વામી, હે સ્વપ્રતાપથી દૈત્યોના સમૂહને નિર્મૂળ કરનારા, હે પાખંડ માર્ગ થકી અનંત ભક્તોની રક્ષા કરનારા, હે પ્રશાંત મૂર્તિ, હે નીલકંઠ, તમારો સદાય સર્વત્ર જય થાવો, જય થાવો. હે મનોહર મૂર્તિ ભગવાન શ્રીહરિ, તમોએ આ કળિયુગની અંદર મનુષ્યોના અત્યંતિક કલ્યાણને માટે તેવો સદાયને માટે તમારી શુદ્ધ ઉપાસના કરી શકે તેવી મનોહર સુંદર મનુષ્ય મૂર્તિને ધારણ કરી છે. તમે અતિશય ક્ષમા અને દયાના સાગર છો એવા હે પ્રશાંત મૂર્તિ શ્રી નીલકંઠ, તમારો સદાય સર્વત્ર જય થાવો. હે પ્રભુ, તમે તમારા એકાંતિક ભક્તજનોને ગોલોકધામ પ્રત્યે લઈ જાઓ છો. તમે સર્વે જીવ પ્રાણી માત્રના અંતર્યામી રૂપ આત્મા છો. તમે નિરંતર એકાંતિક ધર્મને ધારણ કરનારા છો અને ભક્તજનોનું પોષણ કરનારા છો. આશ્રિતજનોમાં કલ્યાણકારી અને શેશ્વરવાદી સાંખ્ય અને યોગ માર્ગનું પ્રવર્તન કરો છો એવા હે પ્રશાંત મૂર્તિ શ્રી નીલકંઠ, તમારો સદાય સર્વત્ર જય થાવો. હે પ્રભુ, તમારી નવ પ્રકારની ભક્તિ છે તે અધર્મ, માયા, કલિયુગ, મહાકાળ આદિ અનેક પ્રકારના દોષોનો તત્કાળ વિનાશ કરે છે, તમે ધર્મ સંબંધી ક્રિયા કરવામાં સદાય તત્પર રહો છો, તમે સુંદર વર્ણિવેશને ધારી રહ્યા છો, એવા હે પ્રશાંત મૂર્તિ શ્રી નીલકંઠ, તમારો સદાય સર્વત્ર જય થાવો. હે મહામુનિના વેશમાં વિરાજતા પ્રભુ, તમે અત્યારે પૃથ્વી પર સમગ્ર અષ્ટાંગ યોગકળાની પ્રવૃત્તિ કરી છે, તમે યોગેશ્વર છો અને અષ્ટાંગ યોગની સાધના કરનારા યોગીજનોને પણ ઈચ્છવા યોગ્ય છો, તેમજ કારુણ્ય, સૌશીલ્ય આદિ અનંત મહાગુણો તથા મહાપ્રભાવને ધારણ કરી રહ્યા છો, તમે વિભુ સ્વરૂપ છો, તમારી કરમુદ્રાથી હંમેશા ભક્તજનોને વર અને અભય આપો છો, તમે અપ્રાકૃત સુંદર દિવ્ય મૂર્તિ છો, એવા હે પ્રશાંત મૂર્તિ શ્રી નીલકંઠ, તમારો સદાય સર્વત્ર જય થાવો. હે સર્વના નિયામક પરમેશ્વર, તમારું સ્મરણ માત્ર કામરૂપી શત્રુને મોટો ભય ઉપજાવે છે, તમારું નામ સ્મરણ પાપના પુંજને પણ બાળી દે છે, તમારા જ્ઞાન ઉપદેશનું સામર્થ્ય જીવોના અજ્ઞાનનો તત્કાળ વિનાશ કરે છે, એવા હે પ્રશાંત મૂર્તિ શ્રી નીલકંઠ, તમારો સદાય સર્વત્ર જય થાવો. હે હરિપ્રસાદજીના પુત્ર, હે હરિ કૃષ્ણ, હે કૃષ્ણ, હે સર્વના માલિક, હે હરિ, હે નૈષ્ઠિક તપસ્વીઓના સ્વામી, હે નારાયણ, હે પ્રેમવતી પુત્ર, હે પ્રશાંત મૂર્તિ શ્રી નીલકંઠ, તમારો સદાય સર્વત્ર જય થાવો. હે સ્વતંત્ર મૂર્તિ શ્રીહરિ, તમે અતિશય મહાપ્રભાવશાળી દિવ્ય ચરિત્રોનો વિસ્તાર કરી રહ્યા છો, મોટા મોટા બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓ પણ તમારા ચરણકમળનું સેવન કરે છે, તમે આચાર્યોના આચાર્ય, ગુરુઓના ગુરુ છો, ચમત્કારી શ્રી સ્વામિનારાયણ નામને ધારણ કરનારા એવા હે પ્રશાંત મૂર્તિ શ્રી નીલકંઠ, તમારો સદાય સર્વત્ર જય થાવો. હે નીલકંઠ, અગણિત જીવાત્માઓને સંસારરૂપી સાગરમાં ડૂબતા જોઈને તમારા હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ, તેથી તમારું હૃદય આર્દ્ર થયું અને તેઓનો ઉદ્ધાર કરવા માટે તમે તમારી સ્વતંત્ર ઈચ્છાથી આ પૃથ્વી પર મનુષ્યાકૃતિ ધારણ કરીને પધાર્યા છો. ખરેખર તમે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવ છો. હે પોતાના ભક્તોના જીવનપ્રાણ પ્રભુ, તમારો જય થાવો, જય થાવો. તમે તો દયાના દરિયાઓ છો, પૂર્ણ કામ છો, સાક્ષાત વિષ્ણુ છો. સમસ્ત દેવતાઓ અને રાજા મહારાજાઓ પણ તમારા ચરણકમળનું સેવન કરે છે. તમે ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવામાં અત્યંત ચતુર છો. તમે સર્વત્ર વિજય જ પ્રાપ્ત કરો છો. હે મુકુંદ, તમે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના મૂળ કર્તા છો. તમે જ સમસ્ત સ્થાવર અને જંગમ જીવપ્રાણી માત્રના આધાર છો. તમે માયાના ગાઢ અંધકારથી પર તેજોમય પોતાના અક્ષરબ્રહ્મ ધામને વિશે સદાય નિવાસ કરીને રહ્યા છો. આવા મહિમાવાળા આપની સ્તુતિ કરવા કોણ સમર્થ થઈ શકે? હે દયાળુ, તમે આ સંસારરૂપી દાવાનળથી બળતા જીવાત્માઓને શાંતિ આપો છો, સાચા સુખના ધામ છો. અમે તમારી પાસેથી યાચના કરીએ છીએ કે નિરતિશય અપાર દયાના કારણે અત્યારે અમારી દૃષ્ટિની આગળ વિરાજમાન આપની આ મનુષ્યાકાર દિવ્ય મૂર્તિમાં અમારું મન સદાય આસક્ત રહો. હે દયાળુ, તમારા અતિશય દયાળુ સ્વભાવને કારણે સ્વાભાવિક રીતે જ પ્રસરતા મંદ મંદ હાસ્યના કિરણોથી જે દેદીપ્યમાન છે તથા કર્ણમાં ધારણ કરેલા મકરાકાર કુંડળથી યુક્ત બંને ગાલ વડે જે શોભાયમાન છે તથા પાઘમાં લટકતા અનેક પ્રકારના પુષ્પોના તોરાઓની પંક્તિથી જે શોભી રહ્યું છે, એવા આ તમારા મુખારવિંદને વિશે અમારો મનરૂપી ભમરો સદાય આસક્ત થઈને સ્થિર રહે. हे प्रभु, तमारु जे आ मुख चोखा चोड़ेला कुमकुमना चांदलाए सहित ऊर्ध्वपुंड्र तिलक धारण करवाथी अने वांकड़ी भ्रकुटी थी अत्यंत रमणीय लागे छे। कर्ण सुधी लांबा बन्ने विशाल नेत्रों थी जे शोभी रह्यूं छे एवा आ मुखचंद्रने विषे अमारा नेत्रोरूपी चकोर पक्षीओ सदा इने माटे रमण करो। सुव्रत मुनि कहे छे, हे राजन, अभय राजाए पोताना परिवारनी साथे आ प्रमाणे स्तुति करी, तेथी भक्तवत्सल भगवान श्रीहरि अत्यंत राजी थया अने मुमुक्षुओ जेनी सतत इच्छा राखता होय छे एवं अभयदान तेओने आप्युं। हे राजन, पछी अभय राजा भगवान श्रीहरि ने प्रणाम करीने फरी प्रार्थना करवा पूर्वक कहवा लाग्या के, हे स्वामीन, हूँ तमारा चरणकमलनो सेवक छूँ, तमे मारो मनोरथ पूर्ण करो। हे भगवान, आपना सेवक सर्व संतो भक्तोए सहित आपने मारा दुर्गपुर प्रत्ये लई जवा माटे हूँ मारा परिवारनी साथे अहीं तमारी पासे आव्यो छूँ, तो आप कृपा करीने मारू आमंत्रण स्वीकारो। हे राजन, अभय राजाना उपरोक्त वचनों सांभळी भगवान श्रीहरि कहवा लाग्या के, हे अभय नृपति, तमारा सर्वेना प्रेमपूर्ण निर्दोष भावने हूँ समझू छू, तेथी हूँ तमारा दुर्गपुर प्रत्ये चौक्कस पधारीश, तेमा कोई जातनो संशय नथी, परंतु अत्यारे में वसंत पंचमी सुधी कार्याणी रोकावानी खटवांग राजा पासे प्रतिज्ञा करी छे, तेथी अत्यारे तो हूँ तमारे त्यां आवी शकूं तेम नथी, तेथी हे महीपति, पछी हूँ मुनिमंडले सहित आपना दुर्गपुर प्रत्ये चौक्कस पधारीश अने त्यां पुष्प दोलोत्सवनी उजवणी करीश, तेमा कोई जातनो संशय नथी। सूरत मुनि कहे छे, हे राजन, भगवान श्रीहरिना वचनो सांभळी अभय राजा कहवा लाग्या के, हे श्रीहरि, ज्यां सुधी दुर्गपुर नहीं पधारो त्यां सुधी मारा परिवारजनोनी साथे हूँ अहीं ज रहीश, अने तमो ज्यारे मारे घेर पधारशो त्यारे तमारी साथे ज मारे घेर दुर्गपुर प्रत्ये पधारीश। हे राजन, आ प्रमाणे कहीने भगवान श्रीहरिनी अनुमतिथी तेमने गढ़पुर लई जवानो मनमां दृढ़ संकल्प करीने पोतानी बन्ने स्त्रीओ पुत्र अने चारे पत्नीओनी साथे कार्याणी ग्राममां ज निवास करीने रह्या। भगवान श्रीहरिना दर्शननी अवधि सुधी लीधेला धारणापारणा आदि व्रतना नियमोनी अभय राजाए परिवारनी साथे समाप्ति करी अने पोताना आत्माने पूर्णकाम तथा कृतार्थ मानवा लाग्या। हे राजन, अभय राजाए गृहकार्य चलाववा माटे पोताना गालव नामना साळाने गढ़पुर मोकल्या अने स्वयं प्रतिदिन तत्पर थई भगवान श्रीहरिनी सेवा करवा लाग्या। खटवांग राजाना घेर कार्याणीमां निवास दरमियान श्री स्वामीनारायण भगवाने पाणीनो दुख टाळवा सर्व जीव प्राणी मात्रना सुखने माटे सुंदर तळाव गळाव्युं। तेना खर्चने पहुंची वळवा उदार बुद्धिवाळा खटवांग राजाए पोतानी पासे रहेली सुवर्ण रूपु रत्न अने धन आदि सर्वे संपत्तिनो श्रीहरिना चरणमां ढगलो कर्यो। हे राजन, भगवान श्रीहरिए पीपलाणा गामनी पेठे मनुष्योने विस्मय पमाडे तेवो महाविष्णुयाग कार्याणी गाममां उजव्यो। हे राजन, आ उत्सवमां देशांतरोमांथी हजारो भक्तो अनेक प्रकारनी भेट सामग्री लईने आववा लाग्या। सौ भगवान श्रीहरिना दर्शन करी परम आनंदने पाम्या। आ महाविष्णुयाग उत्सवनुं कार्य सफल रीते पूर्ण करी शकाय ते माटे भगवान श्रीहरिए सोमला खाचर, सुरा खाचर, मात्रा धाधल, अलैया खाचर अने जीवा खाचर आ उत्तम क्षत्रियोनी अग्रेसर तरीके निमणूक करी। हे वर्णिराज, आ विष्णुयाग महोत्सवमां भगवान श्रीहरिए लाडू आदि विविध प्रकारना भोजनोथी अने सुवर्ण आदि अनेक प्रकारनी दक्षिणाओथी ब्राह्मणोने खूब ज संतुष्ट कर्या। तेवी ज रीते, हे राजन, શ્રીહરિએ હજારો વૈદિક વિપ્રોને પ્રસન્ન કરી અનંત પ્રકારની મહાસામગ્રીથી ભરપૂર મહારુદ્ર યજ્ઞની પણ કાર્યાણીમાં ઉજવણી કરી. આ રીતે કાળના વેગથી વિનાશ પામેલા ધર્મસેતુનું રક્ષણ કરનારા ભગવાન શ્રીહરિએ વસંત પંચમીની તિથિએ મહારુદ્રયાગની સમાપ્તિ કરી. હે રાજન, મહાવિષ્ણુયાગ અને મહારુદ્રયાગમાં અનેક પ્રકારના ભોજન, દાન અને દક્ષિણાથી અત્યંત સંતુષ્ટ થયેલા વિપ્રો તથા યજ્ઞોનું દર્શન કરનારા ઇતર મનુષ્યો તથા ધનવાન મનુષ્યો ભગવાન શ્રીહરિના અનુપમ યશનું ગાન કરવા લાગ્યા. સર્વત્ર ફેલાયેલું એ યશોગાન સાંભળીને પૃથ્વી પરના સર્વે રાજાઓ પણ અત્યંત વિસ્મય પામ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં કાર્યાણી ગામે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગઢપુરપતિ અભયરાજાનું મિલન થયું અને રાજાએ પૂજન કરી, સ્તુતિ કરી, તેનું નિરૂપણ કર્યું. એ નામે 28મો અધ્યાય પૂર્ણ થયો.